قل أندعو من دون الله ما لا ينفعنا ولا يضرنا ونرد على أعقابنا بعد إذ هدانا الله كالذي استهوته الشياطين في الأرض حيران له أصحاب يدعونه إلى الهدى ائتنا قل إن هدى الله هو الهدى وأمرنا لنسلم لرب العالمين. اے رسول تو کہے کہ شوں امے اللہ نے مکی تیمنے پکاریے جے امنے نہ لاب پہنچاڑے چھے نہ نقصان انے وڑی اللہ امنے ہدایت کری چکیو چھے تے پچھی پن تے شخصنی جیم پاچھلا پگوئے فری جئیے کہ جینے شیطانوئے جمین ماں رستو بھلاوی دے حیران پریشان کری دیدو ہوئے انے وڑی تینا دوست برادرو તેને સીધા રસ્તા તરફ બોલાવતા અને આ કહેતા જ રહી જાય કે અમારી પાસે આવ, અમારી પાસે આવ. તું કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ સાચી હિદાયત છે અને અમને હુકમ આપવામાં આવ્યો છે કે અમે જગતના તમામ દુનિયાના પાલન કરતાને જ આ દીનને તાબે રહીએ. وأن أقيموا الصلاة واتقوه وهو الذي إليه تحشرون وهو الذي خلق السماوات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق وله الملك يوم ينفخ في الصور عالم الغيب والشهادة وهو الحكيم الخبير. અને આ હુકમ પણ આપવામાં આવ્યો છે કે તમે નમાઝ પઢતા રહો તથા તકવા અપનાવો, તેનાથી ડરતા રહો, અને તે એ જ છે કે જેની હુજૂરમાં તમે ભેગા કરવામાં આવશો, અને તે એ જ છે જેણે આસમાનો તથા જમીનને ખાસ ઇરાદાપૂર્વક પેદા કર્યા છે, ને જે દિવસે તે કયામતના બાબતે કહેશે થઈ જા કે તે થઈ જશે, યાની કે તરત જ થઈ જશે, તેનું ફરમાન સાચું છે. અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તેની જ સત્તા અને હુકુમત હશે. ન દેખાતી ગેબી તથા સામેની જાહેરીને તે જાણનાર છે, ને તે મહાન હિકમતવાળો ને જાણકાર છે. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُبِينٍ وَكَذَلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ. ને તે સમયને યાદ કર જ્યારે ઇબ્રાહિમે પોતાના બાપ આઝરને કહ્યું કે શું તું મૂર્તિઓને અલ્લાહ માને છે? સાચે જ હું તને તથા તારી કૌમને ખુલ્લી ગુમરાહીમાં ભટકેલા જોઉં છું. અને એવી જ રીતે અમે ઇબ્રાહીમને આસમાનો તથા જમીનની સલ્તનત દેખાડવા લાગ્યા કે જેથી તે મજબૂત વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ રાખનારાઓમાંથીનો થઈ જાય. فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين. ઇબ્રાહીમના પર રાત પસાર થઈ ગઈ ત્યારે તેણે એક તારો જોયો. તે જોઈ કહેવા લાગ્યા કે આ મારા પાલનહાર છે. પણ પછી જ્યારે તે અસ્ત પામ્યો, ડૂબી ગયો, ત્યારે કહ્યું કે હું ડૂબેલાને તો દોષ રાખતો નથી. પછી જ્યારે ચાંદને ઉગતો જોયો ત્યારે પાછું કહ્યું કે આ મારો પાલનહાર છે. પછી જ્યારે તે પણ અસ્ત પામ્યો, ડૂબવા લાગ્યો, ત્યારે કહ્યું કે જો મારો પાલનહાર મને હિદાયત નહીં કરે, સાચા રસ્તાની દોરવણી નહીં કરે, તો ચોક્કસ જ હું પણ ભટકેલા લોકોમાંથીનો થઈ જઈશ. فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال يا قوم إني بريء مما تشركون إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين પછી જ્યારે સૂરજને ઉગતો જોયો ત્યારે કહ્યું કે આ જ મારો પાલનહાર છે કેમ કે આ સૌ કરતા વધારે મોટો છે પણ જ્યારે તે પણ ડૂબવા લાગ્યો અસ્ત પામ્યો ત્યારે તેણે કહ્યું કે એ મારી કોમ ચોક્કસ જ હું તો આ બધી વસ્તુઓ કે જેમને તમે અલ્લાહની ભાગીદાર ગણો છો શરીક ગણાવો છો તેનાથી બેઝાર છું તેનાથી પરે છું બેશક મેં તો સાફ દિલે તેની તરફ મોઢું ફેરવ્યું છે યાની કે તાબેદારી માટે સાફ હૃદયે તેની તરફ મોઢું ફેરવ્યું છે કે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા છે અને હું મુશ્રિકોમાંથીનો નથી وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون અને તેની કોમ તેની સાથે વાદ વિવાદને તકરાર કરવા લાગી ત્યારે તેણે કહ્યું શું તમે મારી સાથે અલ્લાહની બાબતે તકરાર કરો છો જો કે તે જ મને સીધો રસ્તો દેખાડી ચૂક્યો છે અને જેમને તેના શરીક ગણો છો ભાગીદાર ગણો છો તેમનાથી હું હરગીજ બીતો નથી સિવાય કે મારો પાલનહાર પોતે જ કાંઈ ચાહે યાની કે જો પાલનહાર ચાહે તો મને નુકસાન પહોંચાડવા ચાહે તો તેની મરજી છે તે કરી શકે છે મારા પાલનહારના ઇલ્મમાં દરેક વસ્તુ સમાયેલી છે છતાં પણ તમે સબકને બોધ હાંસિલ કરતા નથી وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون અને જે વસ્તુઓને તમે તેની ભાગીદાર ગણાવો છો તેનાથી હું કેવી રીતે બીવ જ્યારે તમે એવાથી નથી બીતા કે અલ્લાહનો ભાગીદાર એવાને ઠરાવો કે જેના વિશે તેણે તમારા પર કોઈ દલીલ ઉતારી નથી પછી જો તમે સમજ શક્તિ ધરાવતા હો તો તમે જ કહો કે બે પક્ષમાંથી બે ગિરોહમાંથી કયો ગિરોહ કયો પક્ષ બે ખોફ રહેવા માટે વધુ હકદાર છે અલ્લાહ વહુમ મુહ્તદૂન વતિલ્કા હુજ્જતુના આતૈનાહા ઇબ્રાહીમ અલા કૌમિહ નરફઉ દરજાતિન મન નશા ઇન રબ્બકા હકીમુન અલીમ જેઓ ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનને અન્યાય અને બેઇન્સાફી થકી ઢાંક્યો નહીં તેના જ માટે બેખૌફપણું છે નિડરતા છે અને તેઓ જ હિદાયતને પામેલા છે અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કોમની વિરુદ્ધ તેની કોમની ખિલાફ અતા કરી હતી અમે ચાહીએ છીએ તેના દરજ્જામાં તેનો મર્તબો વધારી દઈએ છીએ બેશક તારો પાલનહાર મહાન હિકમતવાળો ને જ્ઞાની છે ઇલમવાળો છે وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ كُلًّا هَدَيْنَا وَنُوحًا هَدَيْنَا مِنْ قَبْلُ وَمِنْ ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَى وَهَارُونَ وَكَذَلِكَ نَجْزِي الْمُحْسِنِينَ અને અમોએ તેને ઇસહાક અને યાકૂબ અતા કર્યા અને તે દરેકને સીધો રસ્તો દેખાડ્યો અને નૂહને પણ તે પહેલા સીધો રસ્તો દેખાડ્યો હતો અને તેની ઔલાદમાંથી દાઉદ તથા સુલેમાન તથા અયુબ તથા યુસુફ તથા મૂસા અને હારૂનને પણ અને અમે નેકી કરનારાઓને સારા અમલો કરનારાઓને એવી જ રીતે સારો બદલો આપ્યા કરીએ છીએ. અને ઝકરિયા તથા યહિયા તથા ઈસા તથા ઇલિયાસને તેઓમાંથી દરેક નેક અમલ કરનારાઓમાંથી ના હતા. અને ઇસ્માઇલ તથા યુસા તથા યુનુસ તથા લૂતને પણ સાચો રસ્તો દેખાડ્યો હતો અને દરેકને બધા જગતવાળાઓ પર બલંદી અને શ્રેષ્ઠતા આપી હતી. અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઈઓ માથીનાઓને પણ સાચો રસ્તો દેખાડ્યો હતો અને અમોએ તેમને પસંદ કરી કાઢ્યા અને સાચા રસ્તાની અમોએ તેમને હિદાયત કરી દીધી. આ અલ્લાહની હિદાયત છે, સાચા રસ્તા તરફની દોરવણી છે. અલ્લાહ તે થકી પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને હિદાયત આપે છે અને જો તેમણે કોઈને તેનો શરીક કર્યો હોય, ભાગીદાર બનાવ્યો હોત, તો સાચે જ તેઓ જે કાંઈ સારા અમલ કરતા હતા તે બધા તેમના માટે નાબૂદ ને નષ્ટ થઈ જતે. તેઓ એ જ છે જેમને અમોએ કિતાબ તથા હિકમત તથા નબુવત અતા કરી હતી. પછી જો તે ઈમાન નહીં લાવનારાઓ તે બક્ષિશ કરેલી વસ્તુઓનો ઇનકાર કરે, મનાય કરે, તો કાંઈ પરવા નહીં, કારણ કે તે અમોએ એક એવી કોમને સોંપી દીધી છે કે જે તેનો હરગીજ ઇનકાર ને મનાય કરનારી નથી. قل لا أسألكم عليه أجرا إن هو إلا ذكرى للعالمين. તેઓ એ જ નબીઓ છે કે જેમને અલ્લાહે સાચો રસ્તો દેખાડ્યો છે, માટે એ રસૂલ તું પણ તેમને આપેલી હિદાયતનું જ અનુકરણ કર, પૈરવી કર. તું કહે કે હું તમારી પાસે તે માટે, યાની કે તે સાચા રસ્તા તરફની દોડવણી માટે કાંઈ બદલો માંગતો નથી, એ તો બીજું કાંઈ નથી પણ આખી દુનિયાવાળાઓ માટે એક સબક ને બોધ છે. قل من أنزل الكتاب الذي جاء به موسى نورا وهدى للناس تجعلونه قراطيس تبدونها وتخفون كثيرا وعلمتم ما لم تعلموا أنتم ولا آباؤكم قل الله ثم ذرهم في خوضهم يلعبون. અને તે લોકોએ અલ્લાહની કરવા જોગ કદર કરી નહીં જ્યારે તેમણે કહ્યું કે અલ્લાહે તો કોઈ માણસ ઉપર કોઈ વસ્તુ ઉતારી જ નથી. તું કહે કે તે કિતાબ જે મૂસા લાવ્યા હતા તે કોણે ઉતારી હતી, જે બધા માણસો માટે રોશની અને હિદાયત હતી, જેને તમોએ પાને પાના કરી રાખી છે. જે પાનું તમારી મતલબનું હોય તે તમે જાહેર કરો છો અને ઘણા ખરાને સંતાડો છો, અને તમને તે બધું શીખવવામાં આવ્યું છે કે જે તમે અને તમારા બાપ દાદા જાણતા ન હતા. એ રસૂલ, કહે કે તે અલ્લાહે જ ઉતારી છે, પછી તેમને છોડી દે જેથી તેઓ પોતાના મતલબ વગરની ચર્ચાઓમાં પડ્યા રહી રમ્યા કરે. وهذا كتاب أنزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن حولها والذين يؤمنون بالآخرة يؤمنون به وهم على صلاتهم يحافظون. અને આ તે કિતાબ છે કે જેને અમોએ ઉતારી છે તે બરકતવાળી છે, પોતાની પહેલાની કિતાબની સચ્ચાઈને ટેકો આપે છે, સમર્થન કરે છે, અને એટલા માટે ઉતારી છે કે તું મક્કાવાળા તથા તેની આજુબાજુમાં રહેનારાઓને બિવરાવે, અને જેઓ આખેરત પર ઈમાન રાખે છે તેઓ તો કુરાન પર પણ ઈમાન રાખે છે અને પોતાની નમાઝની હિફાજત કર્યા કરે છે, રક્ષણ કરે છે. ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم يوحى إليه شيء ومن قال سأنزل مثل ما أنزل الله ولو ترى إذ الظالمون في غمرات الموت والملائكة باسطوا أيديهم أخرجوا أنفسكم اليوم تجزون عذاب الهون بما كنتم تقولون على الله غير الحق وكنتم عن آياته تستكبرون. અને તેના કરતા વધારે મોટો ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર ઝૂઠ આળ મૂકે, તોહમત લગાવે, અથવા એમ કહે કે મારી ઉપર પણ વહી આવે છે, જો કે તેના ઉપર કોઈ વહી મોકલવામાં આવી ન હોય, અને જે એમ કહી દે કે હું પણ એવો કલામ ઉતારી શકું જેવો કે અલ્લાહે ઉતાર્યો છે, અને કદાચને તું જુએ તો ચોક્કસ જ અજબ પામે કે જ્યારે તે સિતમગારો ઝુલમગારો મોતની તકલીફમાં તરફડતા હશે અને ફરિશ્તાઓ હાથ પસારીને કહેતા હશે કે તમારો જીવ સોંપી દો, આજે તમને બે ઇજ્જતી ભરેલો અઝાબને સજા બદલા તરીકે આપવામાં આવશે, કારણ કે તમે અલ્લાહની વિરુદ્ધ અલ્લાહની ખિલાફ ઝૂઠ વાતો બનાવીને ઉપજાવી કાઢતા હતા અને તેની આયતો સાંભળી અભિમાનથી ઘમંડથી મોઢું ફેરવી લેતા હતા. ولقد جئتمونا فرادا كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم وما نرى معكم شفعاءكم الذين زعمتم أنهم فيكم شركاء لقد تقطع بينكم وضل عنكم ما كنتم تزعمون. અને હવે તમે અમારી પાસે એક એક કરીને આવ્યા છો જેવી રીતે અમોએ તમને પહેલી વાર પેદા કર્યા હતા, અને જે કાંઈ અમોએ તમને આપ્યું હતું તે તમે તમારી પાછળ મૂકી આવ્યા છો, અને અમે તમારા તે ભલામણ કરનારાઓને સિફારિશ કરનારાઓને તમારી સાથે નથી જોતા કે જેમના વિશે તમે એવું અભિમાન રાખતા હતા કે તેઓ પણ તમારી પેદાઇશમાં અમારા ભાગીદારને શરીક હતા. હવે તમારી અને તેમની વચ્ચેનો સંબંધ સાચે જ કપાઈ ગયો છે, અને જે વસ્તુનો તમને અભિમાન હતું તે તમારા હાથમાંથી જતી રહી છે. إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من الحي ذلكم الله فأنا تؤفكون. બેશક અલ્લાહ દાણા તથા ખજૂરીના ઠળિયાને ફાડી ઉગાડે છે, યાની કે ઝાડ ઉગાડે છે, જાન વગરની વસ્તુમાંથી મરેલી વસ્તુમાંથી જીવતી કાઢે છે અને મરેલને જીવતીમાંથી બહાર કાઢે છે, એ જ અલ્લાહ છે, પછી તમે ક્યાં ભટક્યા જાઓ છો? فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم. તે સવારના પોરને ઉજળો કરી પ્રગટાવનાર છે, યાની કે અંધકારમાંથી સવારના પોરના પ્રકાશને રોશનીને કાઢનાર છે, ને રાતને તેણે જ લોકોના આરામ માટે બનાવી છે અને સૂરજ તથા ચાંદને વખતની ગણતરી માટે પેદા કર્યા છે. આ તે જ જબરદસ્ત અને આલિમ અલ્લાહની ગોઠવણ છે. وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد فصلنا الآيات لقوم يعلمون. અને તે એ છે જેણે તમારા માટે તારા બનાવ્યા છે જેથી તમે તેમના થકી ખુશકી તથા તરીના સૂકા તથા ભીનાના અંધકારમાં રસ્તો મેળવી શકો. ચોક્કસ જ અમો એ જાણકાર લોકો માટે અમારી આયતો અમારી નિશાનીઓ સાફ કરીને બયાન કરી દીધી છે. અને તે એ છે જેણે તમને એક જ વ્યક્તિમાંથી પેદા કર્યા છે, પછી દુનિયાના નિવાસની જગ્યા તથા આખિર વખતની જગ્યા યાની કે કબર પણ નક્કી કર્યા છે. સાચે જ સમજુ લોકો માટે અમોએ અમારી નિશાનીઓ સાફ કરીને બયાન કરી દીધી છે. فأخرجنا به نبات كل شيء فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه انظروا إلى ثمره إذا أثمر وينعه إن في ذلكم لآيات لقوم يؤمنون. તે એ છે જેણે આસમાનમાંથી પાણી ઉતાર્યું, પછી તે થકી અમોએ દરેક રીતની ઉગનારી વસ્તુઓ પેદા કરી, પછી તે જમીનમાંથી અમોએ હરિયાળા લીલા ફણગા બહાર કાઢ્યા, જેમાંથી હારબંધ લાઇનબંધ ગોથાયેલા દાણા કાઢીએ છીએ, અને ખજૂરના ઝાડના ગાભામાંથી લટકતા ઝુમખા કાઢીએ છીએ, અને દ્રાક્ષની વાડીઓ તથા ઝૈતુન તથા દાડમ અમે પેદા કરીએ છીએ કે જેમાંથીના કેટલાક એકબીજાને મળતા ભળતા આવે છે અને મળતા આવ્યા વગરના પણ. જ્યારે તે ફળવાન થાય છે તથા પાકવા માંડે છે ત્યારે તમે તે ફળો તરફ નજર ભરીને જુઓ, તેમાં તે લોકો માટે કે જેઓ ઈમાન રાખે છે, બેશક ઘણી નિશાનીઓ મોજૂદ છે, હાજર છે. وجعلوا لله شركاء الجن وخلقهم وخرقوا له بنين وبنات بغير علم سبحانه وتعالى عما يصفون. અને તેમણે તો જિન્નાતોને અલ્લાહના શરીકને ભાગીદાર બનાવી લીધા છે, જો કે તેમને પણ તે અલ્લાહે પેદા કર્યા છે, અને તેના માટે જાણ્યા કર્યા વગર દીકરા દીકરીઓ ખોટી રીતે ગણાવી કાઢી છે. જે કાંઈ તેઓ બયાન કરે છે તેનાથી તેની જાત પાક અને ચડિયાતી છે. بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَنَّا يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُنْ لَهُ صَاحِبَةٌ وَخَلَقَ كُلَّ شَيْءٍ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ. આસમાનો તથા જમીનનો પેદા કરનાર તેને બચ્ચું ક્યાંથી હોય, જ્યારે કે તેને કોઈ બીબી જ નથી, અને જ્યારે તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે, અને તે દરેક વસ્તુનો જાણકાર છે. ذلكم الله ربكم لا اله الا هو خالق كل شيء فاعبدوه وهو على كل شيء وكيل لا لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير. એજ અલ્લાહ તમારો પાલનહાર છે, તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. દરેક વસ્તુનો પેદા કરનાર છે, માટે તમે તેની જ પ્રાર્થના ને ઇબાદત કરો, અને તે જ બધી વસ્તુઓનો રક્ષણહાર ને હિફાજત કરનાર છે. માણસોની નજર તેના સુધી પહોંચી શકતી નથી, જ્યારે કે તે દરેકને જોવે છે. તે ખૂબ જ બારીકદર્શી અને ખબરદાર છે. قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما أنا عليكم بحفيظ وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون. بيشك તમારી પાસે તમારા પાલનહાર તરફથી ખુલ્લી દલીલો આવી ચૂકી છે, માટે જે ધ્યાનથી જોશે તો તે તેના પોતાના ફાયદા માટે છે, અને જે આંખો મીચી લેશે તો તે પોતાના નુકસાન માટે છે. અને હું આ વિષયમાં કાંઈ તમારો રખેવાળ નથી. અને અમે આયતોને નિશાનીઓને આવી રીતે અવારનવાર ઉલટપલટ કરી બયાન કરીએ છીએ, એ માટે કે તેમને કહેવું જ પડે કે તે અમને વાંચી સંભળાવ્યું હતું, અને એટલા માટે કે અમે તેને સાફ ને ખુલ્લી કરી બયાન કરી દઈએ તે લોકો માટે કે જેઓ ઇલ્મ રાખે છે. اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن المشركين ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم بوكيل. જે વહી તને તારા પાલનહાર તરફથી કરવામાં આવી છે તે મુજબ જ કર, તેની જ પેરવી કર. તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી, અને મુશ્રિકોથી દૂર ને વેગળો રહે. અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ શિર્ક કરતે જ નહીં. અને અમોએ તને તેમનો નિગેબાન નથી બનાવ્યો, અને તું તેમનો જવાબદાર નથી. ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون. અને જેમને તેઓ અલ્લાહ સિવાય પુકારે છે તેમને પણ ભલું બુરું કહો નહીં, એમ ન થાય કે તેઓ પણ સમજ્યા કર્યા વિના દુશ્મનીથી સાચા અલ્લાહને ભલું બુરું કહેવા લાગે. એવી રીતે અમોએ દરેક ઉમ્મતની નજરમાં તેમના કામોને શોભિતા બનાવી દીધા છે, પછી તેમનું પાછું ફરવું તેમના પાલનહાર તરફ થશે. પછી જે કાંઈ તેઓ કર્યા કરતા હતા તેનાથી તે તેમને વાકેફ કરી દેશે, જાણકાર કરી દેશે. وأقسموا بالله جهد أيمانهم لئن جاءتهم آية ليؤمنن بها قل إنما الآيات عند الله وما يشعركم أنها إذا جاءت لا يؤمنون. અને તેઓ અલ્લાહની આકરામાં આકરી કસમ ખાઈ કહે છે કે જો તેમની પાસે અલ્લાહની કોઈ નિશાની આવે, મોજીઝો આવે, તો તેઓ તેના પર જરૂર ઈમાન લાવશે. એ રસૂલ, તું કહે નિશાનીઓ સિર્ફ અલ્લાહના અધિકારને હકમાં છે, અને એ મુસલમાનો, તમને શી ખાતરી કે તેઓ મોજીઝા જોઈને પણ ઈમાન લાવશે. ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم يعمهون. અને અમે તેમના દિલ તથા તેમની આંખોને એવી ઉલટાવી દઈશું કે પહેલાની જેમ તેઓ ઈમાન લાવશે નહીં, યાની કે મોજીઝા જોયા પછી પણ પહેલાની જેમ ઈમાન નહીં લાવે, અને તેમને તેમના ઉલટાપણામાં વાંકાપણામાં જ છોડી દઈશું કે જેથી તેઓ આંધળાઓની જેમ ભટકતા ફરે.